તમે જ્ઞાન નો ટાઈમ નક્કી 5:84 સાંજે જેક્સન યાર ગુજરાત વાળા બંધ રાખજો બહુ ભગવાન યાદ આવતો નહીં ઉપર કોઈ નથી, ઉપર તો કોઈ રહેતો જ નહીં, બધી ખાલી આકાશ છે, બધે જ્યાં આવ્યો આ ખોટી ભ્રમણા ઉપર કોઈ રહેતો જ નહીં, ઉપર તો આકાશ છે ખાલી. અરજીઓ કરશો ને લાસ્ટ પ્રોપર્ટી અરજીઓ નથી. ભગવાન ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર, વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ. તમારી મારી વચ્ચે ઇનવિઝિબલ ક્રિએચર કેટલા હશે? અરે વાંકે દેખાય, વાંકે ના દેખાય, દૂરબીન થી ના દેખાય, ક્રિએચર થી પહેલું છે. ક્રિએચર ની મહી ભગવાન રહેલા. શું કહ્યું? એકલો આત્મા નથી, અનાત્મા ના આત્મા બે છે. શું છે? અનાત્મા વિનાશી છે અને આત્મા વિનાશી છે. કેટલા વર્ષથી કાકા હજી રહે છે? હું જોઈ કઉ છું આ બધું. ભગવાન ઉપર, ભગવાન ક્રિએટર નથી, હું બોલું છું ને, એ જો હોત એ ક્રિએટર તો મને તરત જ લઈ લે. શું કરે? મારા બાબી આબરું બગાડ વાળી. કોઈ આબરું બગાડ નહીં, મારા મારા જેવું કોઈ બોલે જ નહીં. ભગવાન તો મને વશ થઈ ગયેલા, આખા બ્રહ્માંડ નો નાથ મને વશ થઈ ગયો છે. મને એવું માન્યા આવે બોલતા નથી. ગુજરાત ચાર પગ થવાના છે. અત્યારનો કાર્ય એવો છે આ કયુગ નો, કયુગ નો કાર્ય હા હોય કરો. જાનવર ગતિઓ થવાની છે, તે બધામાં થી આ પાપો ભસ્મીભૂત થઈ જાય ને. ખરાબ કર્યું ને પાપો બધા હિન્દુ પાપ લાગ્યા. આ જિંદગી માં જે પાપ કીધા છે, આ જિંદગી માં જે પાપ કીધા છે, આવતા ભાવ માં એ પાપ ભોગવવા પડે. ભોગવવા ના આવતા ભાવ માં ભોગવતી વખતે ઇફેક્ટિવ બોડી હોય, અને કરતી વખતે કોઝિજ પોતાના હાથમાં હોય. ઇફેક્ટિવ બોડી ઇફેક્ટ આવે ત્યારે કોઝ ઉત્પન્ન થાય. કોઝ એ આવતા ભૂમિ પાછું ઇફેક્ટિવ થાય. કોઝિજ એની ફેક્ટ ઇફેક્ટ અને કોઝિજ ત્યારે હાથ કરે. જુઓ આફૂસ થાય છે ને તમારે ત્યાં, આફૂસ થાય છે ને, તે આફૂસ ની કેરી ખાવી, ઉપર નો રસ ખાવો, ઉપર ગરમ ખાવો, થોડું ખાવું, એ બધું ઇફેક્ટ છે. પહેલાના કર્મ નું ફળ છે. આ શું છે? ગયા તાર કરેલા કર્મ નું ફળ છે. અને પછી ગોટલો કઠોળ વાગવો, એ પછી નવું કોજ ઉત્પન્ન થયું. સમજ બને? એટલે કર્મો જો બળી જાય, કર્મો ભસ્મીભૂત કરતા આવડે તો જ છે તે સંસાર નાશ થાય. નાશ ના થાય. અગિયાર વાગે જાઓ કે ભાઈ ઉઘાડો ચંદુલાલ, તો એ શું કે ઉઘાડ અને તમે 5-7 માણસ જો લઈને જાઓ તો આવો પધારો કે ના કે આવો બધા બોલે ના બોલે. પણ મનમાં શું હોય કે અત્યારે કઈ થી દરેક માણસની અંદર એવું નથી આવતું. દરેક માત્ર માં એવું નથી, દરેક માણસો માં એવું નથી હોતું, દરેક માણસો માં એવું હોતું નથી. બધા વાતોમાં માલ નથી, તમને એવું થઈ રહ્યું. શું કહ્યું? એટલે જયારે સંજોગમાં માલ પધાય ને ત્યારે ખબર પડે દરેક માણસ એવું હોતું. કયું તો અસર કર્યા કે હતો છે કે હા જ્ઞાની ના હોય તો હોય ને આમને ના હોય. બંધ થઈ ગયું એ મચે તો બધા મન બગડ્યા રે નહી. આમ તું જાય અપમાન કર મન બગડી જાય ના બગડી જાય. ભૂલ ના હોય તો અપમાન કરી શકે છે. ભૂલ હોય ને અપમાન કર્યું નઈ એમને અપમાન કરે કારણ કે હિસાબ હોય તો આપડો પેલો ની ભૂલ હોય આજે હિસાબ થતો ભૂલ ભૂલ ગણી નહી ભૂલ ભૂલ ગણી નહીં ભૂલ તો હા જે ભોગવે એની જયારે જેને અપમાન મળ્યું તે એની ભૂલ ભોગવે એની ભૂલ અમે લખાવડાવી જગત નું સાયન્સ નો સાર આખા જગત ના ભોગવે એની ભૂલ તો દુનિયાનો નિયોડ આવે. પછી બીજું વાક્ય આપ્યું કે જગત માં ન્યાય કરશો ને જે બની રહ્યા છે તે જ ન્યાય જે બન્યું એ જ ન્યાય ન્યાય કરશો નહીં. ભાઈ અડધી મુકત ના તેને આપી કેટલી એ જ ન્યાય તારે ફરી વારે ઘેઘે કરવાનું આમ છે તો ના માને તો તને આપી કેટલી એ જ ન્યાય શું કર્યું એ કુદરત નો ન્યાય છે તે અજે જ ન્યાય છે પછી કોર્ટમાં તું જે ખોરાક એવું કઈ ન્યાય મારે બન્યું એ ન્યાય પોતાના ઘર નું અને ખાવા પીવાનું ડોલર નું સ્ત્રી નું ને છોકરો એ જે ભણ જ નહીં ને આમ આમ દોડેલું હોય એટલે આમ જ ના કરતો આવતા બહુ મારે શું થાય છે એવું કોઈ જાગૃતિ રહે છે અને સાધુ સંતો નથી આવતો બહુ શું થશે એની જાગૃતિ બે ભણ લોકો છે જરાય ભણ ના મળે હું માણસ છું ને તે ભણ નથી આ લોકોને શું કહ્યું એક દાવો મળે એટલો હું કેમ નથી માણસ મારો ખોટો નહીં પડે ભાઈ પડે ખોટો પડે તમે મોટા માણસ છો કીધું પ્રાર્થ તમને પ્રાર્થ ચલાવશે ચાલો છો તો હરી શક્તિ ચાલતા પ્રાર્થ જેમ નપે એમ ના આપે છે આ લોકો શેના દરે ત્યારે એટલે મેં જગત ને આખા જગત ને લખ્યું છે મોટા મોટા સાયન્ટિસ્ટો ને કે યુ ઓલ આર ટોપ ટોપ ટોપ એટલે ભમેડા આખા વર્લ્ડ ને ભમેડા લખ્યું છે પ્રકૃતિ નતા એમ ના છે ભાન જ નથી હા બહાર છે બેઠા હોય તેમને કેવું પડે ભાન માં છો તને એવું કેવું શું કેવું લૌકિક વાત કરી કારણ કે એને એટલું જ જાણવું છે અમે જે છે તેમાં કઈ મદદ કરી આપો વધુ સુખ ના વધુ શાંતિ થાય એટલું જ એમાં રહે વધારે કઈ માગતા નથી અને તમારે તો શુદ્ધ કરવું છે શુદ્ધ કરવું છે વધારે બધું છે ત્યાર પછી તમે જે ખોળો છો એ દૂધ ખોળો છો બહાર નું માગો એ ચાલે ને ભાઈ ખરું કહ્યું બધું ખોટું થઈ ગયું ત્યાર પછી આખી રાત્રે ચાલી ગોઠાળો વખત આવશે એટલે આપોઆપ ઉડી જશે એમ લાગે છે એ તો ઉડી જાય એ તો ઉડી જાય અભરું નહીં અમારી વાત લોકોને અભર વાત બોલાય ના એટલે જે પ્રશ્નો છે એ વખત આવતા બધા ઉકેલ આવી જશે એ તો આવી જાય નિયમ જ છે ટાઈમ દરેક વસ્તુ ને નીરે રડાવે ટાઈમ એક માણસે કહ્યું મને પૂછ્યું હા ભગવાને બધાને જુદા જુદા મોડા કેવી રીતે બનાવ્યા છે ભગવાન જો બનાવ્યો ને તો એક જ ડૂબો હતું તે ડૂબામાં રિકાર્યા હોત આ ભગવાને નહી બનાવેલો આ રમકડો, ઉલટા ભગવાને જ રમકડા ની ભાઈ થયા નથી. ભગવાન ભગવાન રમકડામાંથી ભગવાન ને બહાર નીકળવાનો રસ્તો બતાવો. હા તે જ રસ્તો, એ રસ્તો ભગવાન સીધા થાય. આપડે આમ બંધેલા હોય બધા બાંધેલા હોય, આમાં ભાઈ હોય મુક્ત પુરુષ લાખો વર્ષે એકાદ મળે ભેગો ના થાય તો વલ્ડી અજાબી કહેવાય. સંતો બધા બહુ હોય, સંતો એને માર્ગે ચાલનારા, મુક્ત પુરુષ ના માર્ગે ચાલનારા ઘણા હોય. મોડા સાથી એના પુરા સમય કર્યો હતો. આ મોડા બધા જુદા જુદા સાથી કરી ભગવાને બનાવ્યા હોત, અગર ભગવાન ના બનાવે કુદરતે બનાવ્યો હોત તો એક જ જતા મોડા હોત. ત્યાં હીરા બાબા બે હાથે ગયા જાય પાસે નીકળી ગયો, કોણ જડે નહીં ધરી પાસે ધરી પાસ જડે નહીં, એવું ખોવાઈ જાય બધું. એ દરિયા ગુજરાત ઉભા થાય. પણ કુદરત ની શક્તિ કેટલી સુંદર છે કે તમે આ મારી વાત કરું છું કે ટાઈમ એક જ ટાઈમ થી બધા ઉભી રહ્યા છે ને ટાઈમ. હા, જે ટાઈમે બધા એકી સાથે હમી શક્યા છે ને, તો તમારું ફેર શું છે? આ હોબળવાનું બધું એ તમે સમજો છો એ છે, જુદું જુદું હોય. પણ બીજો ખાસ ફેર શું છે કે જે મોડા ફેર થાય, કે જીવ માત્ર નો સ્પેસ જુદી હોય, સ્પેસ જુદી હોય કે એક જ હોય જુદી હોય. હા, જુદા જુદા મોડા હોય ને, કેવું છે આ દુનિયા કે અને રેગ્યુલેશન, નિરંતર રેગ્યુલેટર. આ દુનિયાનું રેગ્યુલેટર માં જોયું છે, તે નિરંતર રેગ્યુલેશન માં જ જગત ને રાખે. એક સેકન્ડ પણ ઇરેગ્યુલેશન થયું અને તમારા કર્મ ના ફળ પણ એ જ આપે છે. બીજું કોઈ રેગ્યુલેશન રેગ્યુલેટર આપે છે કે આપણા લોકો કે ભગવાન કે આ મારવા આવવું ના પડે, ભગવાન આવવું પડે મારવા. તમે લગભગ અમને ભગવાન શું કા ફજત કરો છો, ભગવાન આમ કર્યું ને કેમ કર્યું? હા, ભગવાને કશું જ કર્યું નથી. પુરાવો એક પણ નહીં જડે. છોકરાને ઘેર છોકરા થયા ની તાર માં પેડા વેચીને મારે ઘેર છોકરા ઘેર છોકરો વ્યાજ નો વ્યાજ કર્યા કરે, કોઈ એમ ના કહ્યું ભગવાન નો છોકરો. અને મરી ગયો ત્યાં ભગવાન મરી ગયો, એ કમજાત લોકો પછી પછી આ પાપ ભોગવવો પડે ના પડે. ભગવાન જન્મ આપ્યો કહીએ અને માર્યો કહીએ તો વાત ન્યાય છે. ખરી રીતે ભગવાન જન્મ આપ્યો નથી, પણ છતાં ન્યાય કરવો તો આવી રીતે કરવો. અને આ તો થઈ ગયો મારા છોકરા ને ઘેર છોકરો, અને મરી ગયો ત્યાં ભગવાન માર્યો. 10 લાખ કમાયો ત્યાં હું કમાયો, કોટ ગયો ત્યાં ભગવાન કરી. હા, અમને તો સી રીતે જેથી આનંદ આનંદ પાપ આ જાળવાની ગતિમાં ભટેક ભટેક કર્યા કરે. પાછા અહીંયા આવે પાપ પૂરો થાય છે, પણ અહીંયા આવે. ભગવાન તો શું કરે છે? જીવ માત્ર ને પ્રકાશ આપે છે. શું આપે છે? એ પ્રકાશમાં ચોરી કરવી હોય તો તારી જોખમદારી પર કરે, તારે દાન આપવો હોય તો તારી જોખમદારી પર, તમારી જોખમદારી પર કર્યા કરો આ પ્રકાશમાં. અને તમને જો આ ન પોસાય, કોઈ વસ્તુ પોસાય નહીં આમાં, ભૌતિક સુખો તમને પોસાતા ના હોય તો અમારો બેલ ખગડાવજો, તેમને તમે દેવા કરી આપી. શું કહ્યું? આ પોહાયવા લોકો નથી કે બધું બહુ પોહાય છે, ડોલર આવતા છે બધે, ના આવે ત્યારે ભાઈ બૂમ બહુ મોહ વગરનું જીવડું જ ના હોય ને. નયા મોહ જ છે, તો કોઈ કહે છે મને મોહ નથી, એ મોહ મોટો. ભગવાન તો કેવો ન્યાય છે કે એક દારૂ બનાવીને વેચે અને એક દારૂ ઉપર પિકેટિંગ કરે છે. શું કહે? દારૂ ના પીવો છે પિકેટિંગ કરે અને એક પેલો બનાવીને વેચે છે. બંને બંને ભગવાન પણ જાય કે ભગવાન તો ભગવાન તો કોણ કામમાં લાગે કયો કામમાં લાગે ભગવાન કે છે મારે કોઈ કામ ના ઘેટા કે છે પીવા વાળા કે ઘેટા ઉઠ અને પિકેટિંગ કર્યું છે દાળ દારૂ ન પીવો જોઈએ બોલું છું તે તું ઘેટા ઉઠ કે શું કે છે પેલો પીવાનો અહંકાર કરશે તું ના પીવાનો અહંકાર કર મારે અહંકાર આમ જ નથી શું કે ના પીવાનો અહંકાર કરે કે ના પીવો જોઈએ એમ કહીએ એટલે અહંકાર બધો આ બધો અહંકાર ગાઢ પણ છે મેડનેસ This is the first mental hospital. અત્યારે જે જગત છે ફર્સ્ટ મેન્ટલ હોસ્પિટલ છે આમાંથી જે મેન્ટલ થાય છે એ સેકન્ડ મેન્ટલ હોસ્પિટલ છે આ મેન્ટલ હોસ્પિટલ શું સપનું સપનામાં છે જાગો છો સપનામાં અમારા સસરા આવ્યા અમારા વેવાઈ આવ્યા મારો કાકો આવ્યો મામો આવ્યો પુ આવ્યો સપનામાં જાગ્યા ક્યારે કહેવાય શું કોણ છે જાણે આ બધા કોણ છે જાણે તારે જાગ્યા છે બે સપનો એક બંધ હોય એકનું સપનું તેમાં આ દેહ આઈડલ હોય એટલે બે આ દેહ માં ના હોય બે દેહ હોય અને આ ઉઘાડી વાંખનું સપનું બે હરખું જ ફળ આપે બંધ વાંખના સપનામાં જો કઈ ચિંતા થઈ હોય ને તો હવામાં લોહી ઘટ્યું હોય એક્ઝેક્ટ છે સપનું છે એક્ઝેક્ટ છે આ જ એક્ઝેક્ટ છે દાદા કરુભાઈ પૂછે કે તમને જે જ્ઞાન થયું એ કેવી રીતે થયું ને શું થયું તમને ભાવ ક્યાંથી તમને ભાવ ક્યાંથી આવ્યા એમ આવું થશે એવું ખબર જ નથી આવું થશે એવું ખબર નથી મારો જે પુરુષાર્થ હતો આ ભાવનો તે આધાર મને કઈક મારો કઈક નંબર લાગશે મોક્ષે જવામાં ટિકિટ મને વિચાર વિચાર મળી જાય ત્યારે મળી જાય એવું લાગતું બધું છે બધા બાર નું પદ છે આ શ્રી કૃષ્ણ પરમાત્મા પોતે જ કહેવાય મહાવીર ભગવાન પોતે જ કહેવાય મહાદેવજી પોતે જ કહેવાય રણછોડજી પોતે જ કહેવાય એવું આ પદ દર્શન તો થયા દર્શન કરતા ના આવડ્યો કર્યા પણ તમે તો તમારી સમજણ પણ કરો ને બીજું કઈ વાતચીત કરો પણ કશો ઘણો ટાઈમ છે નાનુભાઈ પૂછે છે કે તમે દયા અવતારો માં એવો ભાવ કરેલા હશે અનંત અવતાર થી એવો ભાવ કરેલા કે આ જગત માં મારું કલ્યાણ થયું ને જગત ના લોકો મારા કલ્યાણ થયું એવો ભાવ કરેલા તેનું આ ફળ આવ્યું તો મમતા તો મહત્વ માંથી જ નથી બધું કેટલું છે અમને તો કપડો કઈ લેતો કપડા ના બુદ્ધિ ના ઘેર નહી, બુદ્ધિ તો લિમિટેડ હોય, તે બુદ્ધુ બનાવે, શું બનાવે, અને બુદ્ધિ શું કામ કરે, પ્રોફિટ એન્ડ લોસ, વેરી પ્રોફિટ એન્ડ વેરી લોસ, પ્રોફિટ એન્ડ લોસ દેખાડે, શું દેખાડે, અધ્યાત્મ ની બુદ્ધિ ને કઈ લેવા દેવા નથી, અધ્યાત્મ ની કઈ બુદ્ધિ લેવા દેવા છે, એ બિચારી બુદ્ધિ લાવે કે હતી, કૃષ્ણ ભગવાન બે જાત ની બુદ્ધિ કઈ નઈ, કેટલી ઉંમર થઈ તો આપડે કોઈ આપણી છે નહી તો શ્રદ્ધા એ બેહા એ બેસી રહી તો હા ગુંદર ગુંદર વગર તો ઉકળી જશે બધું અને અહીં કઈ ઉમેરો કરવાની જરૂર નથી, અહીં બધા બહુ છે, આમાં તમને બીજું છે તે આપીએ બધા કે તમને હેલ્પ કરે, આ તો તમને એમ ખાતરી થતી હોય કે જ આપણું કલ્યાણ થાય એવું છે, દરદર ફીટે એવું છે, અનંત કરતાનું થાય એવું જાય એવો છે, તો જ તો આપી હતી ગોચવાડો થાય એટલે ઉઠી ઘેર નહીં તો કોઈ રેસ્ટોરન્ટમાં જઈને બેસી જવું, બરાબર તમારે એમ કેવું છે આપણી પાસે ટાઈમ ઓછો હોય તમારે કેવું છે કે આ જ્ઞાન થી તમારો ગુચવાડો નીકળવાનો જ છે, અમે કહીએ કે એમના જ્ઞાન વેચવાનું મારે પૈસા લેવા નથી, કારણ કે પૈસા લેતો નહીં કોઈની પાસે લીધી નથી, હવે મારા ઘરના કપડા પહેર મારા ધંધા અરે હિન્દુસ્તાન માં કરું છું ને તે પ્લેન ના ખર્ચે મારા ઘર નો હશે, આ બેન નો એમના ઘર નો પડે ને, જો કે ટ્રસ્ટ તો બહુ મોટું છે, બે ટ્રસ્ટ છે, પણ બધો પૈસો પુસ્તકો છપાવવાનો છે, શું ભાઈ હા પુસ્તક ફી ઓફ કોસ્ટ આપવાનું, એક પુસ્તક ના પૈસા રહી 10-2 લાખ રૂપિયા નું પુસ્તકો, કારણ કે લોકો નું કયો કલ્યાણ થાય ને, સાચું હશે જોવાના નથી ને સર, એટલે આ એક અમેરિકા આવીએ છીએ અમારા ઘરના પૈસા નતા ખર્ચા, એ બહુ વસ્તી મંડ્યા હતા કે અમારા પૈસા આવતા હતા, એમના પૈસા સ્વીકાર કર્યો, ફક્ત આવવાનું ભાવ્યું ને, એટલે કોઈ નહીં લીધું, બરાબર તમે જે પૈસા લો તો અમારી પાસે સાચી વાત રહે છે ને, એ શું કહેવાય, સાચી વાત રહે છે ને, પૈસા આ બધું આપે મને, હું તો જે છું આખા બ્રહ્માંડ નો ઉપરી છું, પછી મારે શું થઈ જશે, એક પ્લોટ ના હોય મારો, આખું બ્રહ્માંડ નો માલિક જે પોતાના બ્રહ્માંડ નો માલિક દેખે છે તેને આ જરૂર ખરો પ્લોટ નહીં, અહીંથી લોસ એન્જલસ ગયા હતા કે ભાઈ ક્યારે ગાડી હતી, એક જણ કે છે દાદા તમે ગાડી લઈ જાઓ, હું ક્યાં બધું હશે, ગઈકાલે કહેતા હતા ગાડી લઈ જાઓ, અમે કઈ કઈ બાબત, અમારે તો અમે મારે તો મુંબઈ ત્યારે પ્લેન પર ઉતરવાનું હોય તો બહુ ગાડી આવી ઉભી રહી હોય, શું કહ્યું વગર માગે, હા મારે કઈ ખોટ ગાડી દેવું ખરો તમારી ફ્રી ઓફ જવું કરો તમારે ફ્રી ઓફ તો એ નહીં કપૂર મોકલું, કારણ કપડું મારી બે ગાવડી હોય તમે કપડા આપી દો, ક્યાં મૂકું ક્યાં મૂકું, એટલે તમારું કપડું તો બહુ જબરજસ્ત નીકળો તો તમારું લેવાનું, એમને બધે મારે ના આપવાનું, એ થોડા દાડા પહેરેલું હતું પ્રસાદી પ્રસાદી મારે ને લોકો જબરજ એમ પડે ને, કેટલી રૂમો છે હોટેલમાં દબેલા દલાલ રાખો પણ પછી વળે નહીં, એ તો હિસાબ બધો છે. માટે એવા કર્મ કરો કે ભાઈ તમારે આ બોટલ માં ઘરાક ખોલવા ના પડે. એવા કર્મ કરો કે લોકોને સુખ આપો, દુઃખ આપશો નહીં કોઈ નહીં. ધર્મો કરતા જાઓ, પરુભાઈ કે ધર્મ પણ કરતા જાઓ સાથે. ના, એ જ ધર્મ, લોકોને સુખ આપવું એ જ ધર્મ, બીજો કોઈ ધર્મ જ નથી. આપણને કોઈ નામ ના દે, કોઈને દુઃખ ના થાય, બધા આનંદ માં રહે. ઉષા હાથે અત્યારે 3-4 મહિના પર મેં દાદા માફી માંગી કે આજ લગન જે બધી થઈ ભૂલો, તો હું મારી ભૂલો કબૂલ કરવા તૈયાર છું તારી સાથે. ને બધી ભૂલો મારી છે એ રીતે હું એક્સેપ્ટ કરું છું, તો હું માફી માંગુ છું તારી પાસે. નહીં આપી એટલી બધી, અને એ પછી બાણ વાગ્યું છે ઊંડું, એ જતું જ નથી. તો મેં પત્રમાં લખી રાખ્યું એકવાર, ને એકવાર મોરેથી વાણીમાં કીધું એને, પણ બંને વાર નાપાસ. ગાવા ગયા છે થાકી જાય ને પછી. આ બધું સંજોગ ના આધીને થઈ રહેલું, આગાટલા ઉદયના લીધે સંજોગ ના આધીને બધું થઈ રહેલું અમારે, તે થયું તે સંજોગ થી આધી ગુનો કરવાનો અધિકાર નથી. અગાડી જયારે પૈસા ડોનેટ કરતી મને થતું કે હા હું ડોનેટ કરું છું, મને સારું લાગતું અંદર. હવે હું ડોનેટ કરું મને સારું નહીં લાગે, કઈ મને થાય કે મને કઈ અંદર નું ફળ મળવાનું છે, એટલે અંદર થી મોહ, અંદર નો જે મોહ હતો તે જતો રહ્યો. તે સમજાવો ને, એમ કેમ એવી ફીલ થાય? ટીશ્યુ લાવ્યું છું માટે એ મૂકી દો. જે તમે મહિલા દાદાને જ્ઞાન લીધું એના પહેલા જે બધું થઈ ગયું હોય બે ના ધોવાશે એટલે કેવાના વિશે જ્ઞાન જ લીધું ને એટલે ફેર દાદા શક્તિ મૂકે અને પહેલેથી જ બધા સિદ્ધિ મૂકે દાદા શક્તિ મૂકે. દાદા મળ્યા છૂટ્યું એમ ધોવાઈ ગયું. તને એને દુઃખ નહી દીધું કોઈ દાદા? બહુ રહી હોત ને તો ગાડી થયા હોત પછી મગજ ખરાબ થઈ ગયું છે. વ્યવહારિક આવડે ને બાર નું બધું ધાંધળ કરી કર્યું એ બાર નું ખરાબી કે નાખે બધી નામ ને આપણું બધું ખરાબ કરી પણ એ તો બહુ બીત વાંચી ગઈ. રામ મોહન નું પૂન, ધનતાબેન નું પૂન, એના ભાઈ નું પૂન, એને પોતાનું પૂન, સમજાય વગર સ્વતંત્ર થઈ ગઈ. એટલે સ્વતંત્ર થઈ કોઈ માને નહી. કોઈ દુઃખ એટલે મારે વાઇલ્ડ ને સરતી જાય જેમ જેમ દુઃખ દેતો જાય. જો સુખ આપતો જાય તો દેવ પણ આવતું જાય. આખો રોજ સુખ હાલ કરે તો દેવ પણ ઉત્પન્ન થાય. જે બધું ખાધું પેલા તેના લીધે બધો ઇફેક્ટ ખરો. બધો એમ છે ને આ બધો બીજું થાય છે. ગાય નું થઈ ગયું, ભેંસ નું થઈ ગયું, બધું ખાઈ ગયું, બકરી નું મરી ગયા, મરી ગયા, આ બેબી એ ખાઈ ગઈ. એક્સિડેન્ટલી ખાવાનું આવી ગઈ છે પણ જાણ પૂરતી નથી ખાધું. બીપ બીપ ના એક્સિડેન્ટ છે એટલે રેસ્ટોરન્ટ માં જઈને આવે ને ત્યાંથી પક્ષીઓ ને મારવાનું સારું નહિ એટલે પણ ઈંડા ખાતી કારણ કે બેવકૂફ બની ખાતી કારણ કે હું બેવકૂફ બની અક્કલ ની. પધારા તમે મહિલા, એના પેલા પેલા બહુ ઓછું કરી દીધું તમે બબે વર્ષ થયા. પછી આ ભરેલો માલ છે ને બધું નીકળતી ધાર હજુ કઈ છે દુઃખ મય ચોચો મારશે મરતો ચાચો મારશે મોકલી પેદા કરવા. ન્યાય છે. અને પેલો રહ્યો કાયદો, કાયદો ના હોય, ન્યાય જ હોય. ન્યાય તો એ દયા આપે છે, તે જ કરે છે. કારણ કે અમારા અનુભવ પરથી અમારે ને તરુભાઈ ને આમ ઝઘડો થતો, પણ સાંજના શાંતિ થી સુવાનું. તો એ વાત જ તમારે ના સાંભળો ની પણ તે અહંકાર જુદું નો ખોટો અહંકાર ઉડી જાય, ઉડી જાય. અને સાચો અહંકાર અમારો વિતરાગ એટલે ભગ્ન ના કરે, ફરી પાસે બોલે કરે બધી. એવું દુઃખ તો કોઈ થયું નથી. નહી અહીં તો અમેરિકા અમારે આવીએ છીએ ને. અને લોકો દાદાની સાથે એકાદ સત્સંગ માં બેસે એટલે ખ્યાલ આવી જાય કે વાસ્તવિકતા શું છે. એનું જે ડિસ્ચાર્જ અંકાર છે એને ચીગવો પડે. દારૂ નો ભાવ કર્યો તો દારૂ ભેગો થયો, પણ જે ભેગું થયું તેનો ભાવ કરેલા ભાવ કર્યો. બંધ કરી દીધું આજે કાન બંધા તો અટકી જાય એવું કર્યું છે. તમારે આટલું વધે આટલે જેવો બે કલાક નું આપેલું આ બોક્સ છે, અનંત અવતાર માં જે ના થાય એક અવતાર માં ખોટ મારવાની છે. આટલું વધા જે વિજ્ઞાન છે, પછી એક પણ ચિંતા થાય ત્યારે દાવો મારી કરે લાવ, દાવો મળજો મારી આજ્ઞા ભરો. તો $2,00,000 નો દાવો મળજો. એક ચિંતા છે, ફરી આજ્ઞા ભરે એવું છે. હવે આજ્ઞા આગરી છે નહીં, આગરી હોય તો મને કહી દેવાની કે આગરી ઝુકાડી હતી. પછી માથે ઘરે કરવું હોય આજ્ઞા આગરી ના હોય કે નહીં હોય, તમને જાગૃતિ આપવું જોડે જોડે. એ બી જાગૃતિ નથી, અમે શું કરીએ? જે જાગૃતિ નિરંતર બરોબર ને એક ક્ષણ વાળા, કારણ કે આખા સંપૂર્ણ શુદ્ધ થઈ ગયો આજે, શુદ્ધ સંપૂર્ણ શુદ્ધ થઈ ગયો. શું થયું? શુદ્ધ આત્મા બરોબર ને, ચિત્ત શુદ્ધિ સંપૂર્ણ થઈ, આત્મા શુદ્ધ થઈ ગયો, બધું શુદ્ધ થઈ ગયું. કરોડો અવતાર ના બને બન્યું છે માટે અને હાથે જ અમે એટલું તમને વિનંતી કરીએ. શું કહીએ? બાળ બન શું કહેવું પડે? મોટો હોય ત્યારે ઓછું કહેવાનું હોય તો બાળ બન તમ બરોબર ને. બાબા બધા શું થયું? બધા સંતો હોય ને તે આપડા બાબા કેવાય. કોઈ બાપો કોઈ બાપો રચના કહ્યું ને, બાપો રચના અવસ્થા માત્ર કુદરતી રચના. શું કહ્યું? અવસ્થા માત્ર કુદરતી રચના. અવસ્થાઓ થાય છે દેહ ની, અરે ક્રિયાઓ એ કુદરતી રચના છે, એનો કોઈ બાપો રચના નથી. ભગવાન આ ખ્યાલતાથી ભગવાન અમો ગાલે નથી. ભગવાન જો ઉપર બનાવતા હોય દુનિયા ને તો મને હમણાં જ લઈ લે નામ બોલ નીકળ્યો ગયો આ છોકરો. શું કે આ એકલો નામ બોલ નીકળ્યો પેલો ઉઠાવ્યો બગાડી તો છે જ નહીં. આ તો ભાંતિ છે, આ મેન્ટલ અવસ્થા છે મનુષ્યની, આખા વર્લ્ડ ના મનુષ્યની મેન્ટલ અવસ્થા છે. તો ને પણ એમની મેન્ટલ કહેવાય નહીં, કારણ ઘોડાના હોસ્પિટલ વાળાને ઘોડા કહીએ નહીં તો આપણને મારે. એટલે આપણે એનું ડાયા કહેવું પડે, શું કરવું પડે? કારણ એમને સમજણ પડે નઈ ને આ કે એમનું કામ જ નહીં, એટલે એમને જોડે મળીને ચાલવું પડે આપણે, કારણ એમ સમજણ પડતી નથી, પડે નહીં પડે નહીં શું કરે રોકાય છે બિચારા. શું થઈ ગયા ત્યાં શું થયું? આ બધા જાણી શું સુધાર્થમાં થયો? તમે જાણો છો ને સુધાર્થમાં થયો? આ બધા જાણી પણ બહાર કોઈ જાણતું? શું નામ તારું? બહાર કોઈ જાણતું નથી ક્યાં સુધાર્થમાં થયો? એટલે બહાર કોઈ પૂછે તું કોણ છો તાર શું કહીશ? તો બોલશો નઈ નથી ઉઠી જાવ બોલો. બહાર કોઈ પૂછશે તું કોણ છો તાર શું કહીશ? સપનું છે આ સંસાર કયું છે? સપનું ત્રણ દેહ નું સપનું, ચાલુ બે દેહ નું સપનું. કયું? આપડે સપનું આવે છે કે બે દેહ નું સપનું, એમાં આ દેહ આઈડલ છે. તને ત્રણ દેહ કાર્ય કરેલું હોય તો ત્રણ દેહ નું સપનું તો આ બધું આમાંથી જ્ઞાની ગુણ જગાડે અને જગાડે કિરીટ કિરીટ કિરીટ પછી ઉઈ જાય પછી જગાડે તારે જાગે એટલે જાગો. પણ જગાડનાર હોય મુક્ત પુરુષ હોય, કોક ફેરો વર્લ્ડમાં એકાદ અજોડ હોય એની જોડી ના હોય અજોડ કી થાય ચિંતા. એક માણ ચિંતા બંધ થઈ તો કઈ જોઈ નહીં હતા બીજી વાત છે ને. આપડે આ બધા આ મેળવારે પેસેન્જર જાણી ગયા એટલે ફાઈ ગયા તો બીજા ગાણા જવું નહીં ને. બધા પહેલો એ વેપાર કરી જાય ચાલો કરી જાય એક જાય બીજા કોઈ હવે ને. એ તો જેના પૂછારી ને જ કામ છે બધા. એમ ચિંતા તો કોને ગમતી હોય તો બધા ગમે જ હોય. આખો દાદો બહારમાં છે કાયમ બહેર ચક્કરીમાં બહાર છે કાયમ વડોદરા ઇન્ડિયા શું કહી રહ્યું અને અહીંયા છે કહી રહ્યું ને. અહીં જરા એટલે બાય રિયલ વ્યૂ પોઈન્ટ યુ આર સુધાર્થમાં, બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ યુ આર જબરબંધ કામ થઈ છે. બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ શું નામ એનું? દિનુભાઈ. બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ યુ આર આર્કિટેક્ટ. બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ યુ આર હસબન્ડ ઓફ યોર વાઈફ. બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ યુ આર સન ઓફ યોર ફાધર. સમજ ને. એન્ડ બાય રિયલ વ્યૂ પોઈન્ટ યુ આર શુદ્ધ આત્મા. ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ. ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ. ગોડ હેઝ નોટ પઝલ ધીસ વર્લ્ડ એટ ઓલ. Only scientific, circumstantial evidence say I would join Kouchu. Well, no, tamam fact was vastik. Vastik was a koi dal shanti thai ni. There are two viewpoints to solve this puzzle. One relative viewpoint, one real viewpoint. Pardon me? Haan, solve puzzle, solve karu, haa, puzzle nahi thai. Dinubhai karin? Haan. Dinubhai puzzle nahi thai. Thayala dhasa hundi dhe. Haa, dinai se bagari huke, puzzle thai humi. Haan, tira at bagari mahi. હા પઝલ બધ થાય ને બધા હા કોઈ કરે તો આપણે સોલ્વ કરીએ કે સોલ્વવાની પઝલ સોલ્વ થઈ જાય. સમજો ને તમે આ જ્ઞાન જ એવું આપીશ પઝલ સોલ્વ થઈ જાય. જો પઝલ રહે તો પછી ઉપાય